કર્યા કરે, શું કર્યા કરે, સ્વપ્નો આવું છે તેવું છે તેમ, એમાં કઈ કોઈ દાડો શુક્રવાર વરે નહીં, શનિવાર થાય નહીં, જો શુક્રવાર વરે કેવી રીતે અઘરું છે ને, આ તો આ તો અઘરું છે ને કે છે, આ તો કઈ, હા પણ એટલે જ કહું શુક્રવાર વરે નહીં, જ્ઞાની પુરુષ હોય તારે શુક્રવાર વરે, શુક્રવાર વરે પડે અનુભવ નું પડશે, કરોડો અવતાર સુધી ઠેકાણું પડે નહીં, કરવાનું શું પછી, બહાર રસ્તા માં નીકળાય નઈ એટલે પછી આ જે છે તો આગળ જ ને, એક સાથે કેદી હતો, તે કોકની પાસે સોન મંગાવી અને મેં લેપતો લીપતો હતો, તારે કોકે કહ્યું કે અહીં તારે આવે ગોઠી ગયું આવે તને અહીંયા બહુ મજા આવે છે, તારે ભાઈ સોની મજા છે, આ તો અહીં પડી રહેવું પડશે એટલા સારું આ લીપું છું, નહીં તો બહાર છૂટી જવું તો બધું ઉગી લાવતો રહું કે શું, પણ પડી રહેવાનું કઈ જવાનું નથી, ત્યાં ભૂલી રહેવાનું એ બધું સારું, એથી લીપતી એવી રીતે આ લોકો આપણા લોકો સંસાર ચલા બિચારા ન છૂટકે, ક્યાં જાય બહાર, ક્યાં જાય, પોતે કોણ છું એનું ખબર ના હોય, તમને તો છે ને મ્યુનિસિપાલિટી માં તો બધા શું તમે કોણ છે એ ખબર હોય ને, મ્યુનિસિપાલિટી વાળાને ખબર ખરી, હું છે તો શું ખબર પડે, મ્યુનિસિપાલિટી વાળાને ખબર કરી પણ હું શું છે શું કોને ખબર કે છે, તો વેધર ઇઝ અ હાર્ટ ઇઝ ક્લીન ધેર ઇઝ નથિંગ વોટ ટોક સો ગોઈંગ ઓન, આય પોતે છે ને માય ઉપાધિ છે, આય કોણ છે પોતે પોતે, અરે માય જેટલું કહે છે બધી ઉપાધિ, મારા હાથ ને મારું ઘડિયાળ ને મારા હાથ ને મારા પગ ને મારું માથું ને મારી વાંચો ને મારો અહંકાર ને મારું મન ને મારી બુદ્ધિ ને એ બધી ઉપાધિ છે, મમતા છૂટે એટલે આય આય થઈ ગયું, મમતા છૂટી છે, મમતા છૂટે ખરી, તમે છોડી નાખો ક્યારે, તમે કહો ત્યારે છોડી નાખીએ, તમારી ઘરમાં થાય ત્યારે, તારે ભણા ખરા કે એવું પડે, હમણાં શું કે છે, હમણાં જ કે છે, વિચાર કરજો એની પર એ શબ્દ ઉપર, ભોગવે ની ભૂલ ભોગવે તેની ભૂલ, એની પર તમે વિચાર કરજો, કૃપા વગર થાય જ નહીં, એ તો કૃપા થશે, એ તો ભોગવે તેની ભૂલ, જેટલું જો અંદર પડે ઉકેલ આવી જાય, અભેદ સ્વરૂપ ની ભક્તિ ઉત્પન્ન થાય, એ છેલ્લી ભક્તિ છે, અભેદ થવાની, તું તો બહુ દુર્ગત છો, તું તો બહુ દુર્ગત છું પરમાત્મા ને કે છે, અને સત્પુરુષ તો એટલા અહિંસક હોય, કરુણા મળું ઉતરવું એ તો મન ના આધીન છે, બરોબર, પણ અહિંસક હોય મારા હમણાં મન હંમેશા ડિસ્કરેજ થઈ જાય, સારું બધું જતું રહ્યું હતું, બધું સૌથી કમાણી બધી કોઈ નાખી તમે પૂળો મેલ આવતા નહી, અનંતતા ની ખોઈ બધી, અનંતતા ની ખોટ ગઈ બધી. આ પણ જ્ઞાની મળ્યા એટલો લાભ થયો આને. અને આ લખ્યું કે એક સત્પુરુષ ને એટલે પરમાત્મા ને કે તને શું કર, આ બહુ સરળ સત્પુરુષ બહુ સરળ છે, તારા કરતા પણ સુગમ છે. આ બધું જે કૃપાળુ દેવે જે લખ્યું તે કૃપાળુ દેવ ને કોઈ સત્પુરુષ કે છે મળેલા કે છે? નહી મળ્યા, તેનું તો આ બંધગઢ થયેલી. કોઈ મળ્યા નહી ને? હા, એમને લખ્યું છે કે અમને લોકો જ્ઞાની તરીકે છે એ કર્યા કરે છે, ગુરુ તરીકે અમે લઈએ છીએ, અમને ગુરુ કઈ મળ્યો નહીં, નહીં તો અમને મળ્યો હતો એમની કુટે કુટે વયા જાય જાતે. તો પણ એ એવું બોલ્યા કે સત્પુરુષ અને અમને જ્ઞાની માની બેઠા છે ને, અમારે ત્યાગ થતો નથી, એવું બધું લખ્યું છે ને. મળેલા કે એમને અધરતાલ, એ અધરતાલ બોલતા હતા એમ કે દુનિયા આખી તને ભજે છે. હા, પણ એમ તને આખી દુનિયા ભજે છે અને તું મારા ઉપર નહીં બધું તારી ખોટ દેવાની. હા, અમે એકલા સત્પુરુષ ને ભજીશું. હવે સત્પુરુષ મળેલા એમને બોલ્યા એવું કે ના, એ મળશે તમે ભજીશું કે છે. સત્પુરુષ ની જ કિંમત છે, સત્પુરુષ ની જ કિંમત, અમને તમારી કિંમત નથી એટલી બધી. વાક્ય અહીંયા આવ્યું થઈ ગયો કે તૃષાતુર ની તૃષા છીપાવવા માટે પેલો સમુદ્ર કામ માં ના આવ્યો. ખારો છે એટલે ના આવે. ના, એમ નહી, એમ નહી, ખારો નહી, એ તો મોટો કુવો હતો, એ કામ માં ના દૂર હતો. પણ આ પાસે નો હતો તે લોટો કામ લાગી જાય. કરશો એટલે એક જ લોટો કરશો. જોડે જોડે કોઈ ધર્મ વાળો ડખો નહી કરતો. હા, કોઈ ડખો નહી. એ બધા પટેલો કે છે અમારે છે, પધરામણી કરવી છે. સમાધિ છે કે નહીં તે જોઈ લેવી. સમાધિ ના હોય પેલા ત્રણ માં કોઈ ઠેકાણે છે, કોઈ તો આ જગ્યા રહે છે, કોઈ તો અહીં રહે છે, બે માંથી રહે છે. આ લતો કે પેલો લતો? બરાબર, પેલા લતા માં ત્રણ ભર્યો, આધી વ્યાધી રૂપાધી નો, આ એક જ ભર્યું. સરદારજી કે છે કે સમાધિ ભી લગતી હૈ ઓર દુઃખ ભી આતા હૈ, દુઃખ ભી લગતા હૈ. સમાધિ ભી લગતી હૈ, સમાધિ ભી લગતી હૈ ઓર દુઃખ ભી લગતા હૈ. નહીં, જીધર દુઃખ હૈ વહાં સમાધિ નહીં હોતી હૈ, ઓર સમાધિ વહાં દુઃખ નહીં હોતા હૈ. સમાધિ કે સાથ મેં જો આદમી જાદી મને વો ભી આતી હૈ. હા, હોતી હૈ. અગર સિર્ફ સમાધિ લગી તો વો સંત મહાત્મા હો ગયા ઇન જગત. એ આધિ વ્યાધી ને ઉપાધિ ભી આવે છે અને સમાધિ પણ કોઈ વખતે આવે છે. પણ સમાધિ જો કે છે કાયમ ની જો આવે તો સંત થઈ જાય કે છે? સંત નહીં, ભગવાન હો જાય. વો તો આપ જૈસા હો ગયા ને. જી કે જે આપ જૈસા હો જાય ને. એટલે કાયમ માટે સમાધિ રહે. કોઈ ગાલી દેવે, મારે, ગજા કાટ લે, લડકા મર જાવે, છોકરો મરી જાય, એક તો એ સમાધિ ના જાય. પાણી નહીં થયું, એવી સમાધિ નહીં થયું. બેઠા હોઈએ 7:30 વાગ્યા સુધી, પછી બધા કે સરદારજી તમે સુઈ જાઓ, બધા સુઈ જાય. અને સુઈ ગયા પછી અંદર કોઈ દે રૂપિયા આપ્યા હોય તેની પાવતી લેવાની રહી ગયું હોય તો કહ્યું ને, એની પાછી અંદર શરૂઆત થાય કે ના થાય? 10,000 રૂપિયા આપેલ પાવતી લેવાની રહી ગઈ તો સોને કે ભાવ જો પહેલે નહીં, તમ જબ સોને કો લે જાઓ તમે. હા, તો વો એ આધી માનસિક દુઃખ, કેવળ માનસિક દુઃખ, તારી શારીરિક કા દુઃખ નહીં, બહાર કા દુઃખ નહીં. આ મેરે કો સમય લગી ને ક્યા કહેતે હૈ? હા, માનસિક દુઃખ. એ દાદા એમ કહે છે કે આવું કઈ થાય છે તો 5 મિનિટ પછી હું વિચાર કરું છું કે આ તો અમે શું દુઃખ થવા જેવું છે, એ ભગવાન છે, અમે ભગવાન છે, અને ઉપર વાળો મોકલે છે. કેવળ માનસિક દુઃખ, મન સિવાય દુસરા કોઈ દુઃખ નહીં બીજી કઈ. અને ભૂખ લગતા હે નહીં લગતા, ભૂખ તો લગતા લાગે છે, લાગે છે, સળગે છે, ભૂખ ફરતું હોય તો દુઃખ જ હોય. ભૂખ તો લાગે લેકિન દુઃખ નહીં માનતો. ભૂખ લાગે છે પણ એનું દુઃખ નથી લાગતું. ના દુઃખ નહી, વ્યાધિ લાગે, વ્યાધિ. માથું દુખતું હોય તો વ્યાધિ લાગે, પેટ દુખતું હોય, પગ દુખતા હોય, તરસ લાગી હોય, થાક લાગ્યો હોય, થાક લાગ્યો હોય ત્યાર પછી શું લાગે? થાક લાગે ત્યારે આરામ લેતા લાભો લે. વ્યાધિ ઉપાધિ એ બધી વ્યાધિ વ્યાધિ. અને બહાર થી આવે અહીંયા આગળ શ્રદ્ધાજી સત્સંગ કરે છે, કોઈ આયોગ શ્રદ્ધાજી આવ્યા છે એટલે તમારે મને એમ થાય આ ઉપાધિ કયો આવી પછી. સંત મહાત્મા કે પાસ એસી કુછ નહીં હૈ. જરથોસ્ત, ગુરુ નાનક, એવા 2-3 જણા છે. બીજી કોમ વાળા કેમ પકડતા નથી? સારું છે તો બીજી કોમ વાળા કેમ પકડતા નથી? બીજું શું? જેમ કૃષ્ણ છે, સ્વામિનારાયણ છે, બધી કોમ વાળા કોક ના કોક પકડે છે, પણ આ 2-3 ચીજો છે એ બીજી કોમ વાળા કેમ પકડતા નહી હોય? બીજું પકડવા જેવું શું છે? પકડવા જેવું છે શું? પૂછે ને, સમજાવો ને, વકીલ થયા છે. અને ગુરુ નાનક જે છે એ એમને એ આ બીજા બધા જે છે તે એમને કેમ કોઈ બીજા શીખ અગર તો પારસી એ સિવાય બીજા કોઈ કેમ વળગતા નથી? એ લોકો એવું છે ને જી, એ લોકો પ્રોપેગેન્ડા જ નહીં કરતા. એ પ્રોપેગેન્ડા જ કરતા નથી, એ વેપાર જ નહીં કરતા, વેપાર કરતા નથી. અને આ બીજા બધા વેપારીઓ ક્રિચરો વેપારીઓ એ મોટી ચોપડીઓ લઈ લઈને ગાગા કર્યા કરે જી. મિશન નો બધા મિશનરી બધા. ના, અમને કોઈ મિશન નહીં, તોફાન નહીં કોઈ જાત, તોફાન નહીં કોઈ જાત. અને કોઈને કોઈને સ્થાપિત નથી કર્યા, તેથી ગ્રંથ સાહેબ ને ગ્રંથ સાહેબ ને સ્થાપિત કરે. બીજા બધા આમ થઈ ના બે ચડી ના બે. ગ્રંથ સાહેબ ને સબ એ તો લિખા હે, જગા જગા લિખા હે, સંતો મહાત્મા કે સાથ મિલાપ રખો, ઉનકી ઉસ્તુતિ કરો ઓર ઉનકી નિંદા નહીં કરો. યે તો જગે જગે લિખા હૈ ગ્રંથ સાહેબ માં. એમ તો લખેલું છે કે સંત ની સ્તુતિ કરો અને સંત ની કોઈ દિવસ નિંદા ન કરો, અને સંત ની સાથે હંમેશા એમની સાથે મિલાપ કરો, સત્સંગ કરો. બરોબર. અને ગ્રંથ સાહેબ મુખ્ય વસ્તુ, ગ્રંથ સાહેબ મુખ્ય મુખ્ય વસ્તુ. ઉસમે બાત વર્ષ કે જીતને પુરાને ભગત થે, ભગત કબીર નામ. અનેક સદગુણો મેં કેળવવા પ્રયત્ન કર્યા છે અને કેળવી રહ્યો છું, પણ એક દુર્ગુણ જે ખરેખર ખરાબ છે, જે વિશ્વામિત્રીમાં પણ વાત વાતમાં આવે છે. અનેક સદગુણો કેળવવા મેં પ્રયત્ન કર્યો છે અને કેળવ્યા પણ છે, પણ એક દુર્ગુણ કે જે વિશ્વામિત્રમાં હતો, ક્રોધ, એ મારામાં છે અને વાત વાતમાં ક્રોધ આવી જાય છે. બીજો કોઈ દુર્ગુણ રહ્યો નથી, ક્રોધ થી જ બધું ખલાસ થઈ જાય છે. એ પ્રયત્ન કરી રહ્યો કેળવવાનો. પ્રયત્ન કરી રહ્યો છું. એને શું કાપી નાખો છો? બાઈ મિલો સ્કૂલ ને ગુરુ નું સ્મરણ કરવું પડે. ક્રોધ આવે તે જવું તો જોઈએ, જવું તો જોઈએ, પણ જતું નથી. એ સાથી ક્રોધ થાય છે, વિચાર કર્યો શું કારણ થી ક્રોધ આવે? સત્ય હકીકત ની સામું, સત્ય હકીકત ની સામે કોઈ પણ વસ્તુ હોય છે તો ટોલરેટ નથી કરી શકતો. સત્ય હકીકત ની સામે કોઈ વસ્તુ આવે તો તે સહન નથી થતું. સત્ય કોને સત્ય કહો છો તમે? તમારું માનેલું બધું સત્ય છે? બધું ન હોય શકે, ન હોય શકે બધું. તો પછી સત્ય માનો શું કરો? આમાનું સત્ય હોય કે આપણું સત્ય હોય, એમ શું ડિસાઈડ એ તમારી પાસે? થર્મોમીટર ચાખો છો? વ્યવહારિક દ્રષ્ટિએ જે લાગે, વ્યવહારિક દ્રષ્ટિએ જે સત્ય હોય, પછી કોઈ માણસ દેખાડ મારે તો એમ કોઈ ક્રોધ થાય ખરો? એ ન થવો જોઈએ, એ હકીકત છે. પરંતુ દેખાડો મારે ખોટું છે અને જો એની સામે કોઈ રેઝિસ્ટ કરે તો ક્રોધ આવે, એ ક્રોધ નહીં આવવો જોઈએ. કરી શકે જાતી આવે છે, કારણ કે સામેનાનું એક્શન ખોટું હોય છે. માટે સામેનાનું એક્શન ખોટું હોય છે એટલે એક્શન ખોટું છે એવું ક્યાં પરથી કરશે? તમે ડુંગર જતા હોય, ડુંગર પરથી પથ્થર ગબડ્યો, માથા પર પડ્યો અને લોહી નીકળ્યું, તો તમે શું કરો ત્યાં આગળ? ડુંગર જોડે બહુ ક્રોધ કરો છો? બહુ ક્રોધ કરો? નિર્જીવ વસ્તુ ની સામે તો ક્રોધ કરવાનો કોઈ અર્થ જ નથી. નિર્જીવ વસ્તુ સમજી નહીં શકે એમ કે શું અર્થ? આ જે કદમ ઊંધું થતું કરે છે ને, એ બધી નિર્જીવ વસ્તુ છે. દેખાય તમે માણસ પણ છે નિર્જીવ. બિચારા નિર્જીવ છે એવું નહીં દેખાવાથી આ બધું આપણે જીવતી છે એવું લાગે છે ને? જીવતી જેવું લાગે છે? અમો માણસ કરે છે એવું લાગે છે ને? તમે ક્રોધ કરો છો, તમે કરો છો એવું લાગે છે? બીજું કોઈ કરો? આપણા શરીર ની અંદર ક્રોધ રૂપી કઈક બીજી જ વસ્તુ ક્રોધ કરી રહ્યો છે. આપણે નબળ કરતા હોય ક્રોધ કરે છે, તેમ તમે તો તમે તો ખબર પડી જાય કે ક્રોધ નહીં કરે છે. તો એવું પેલો અમારે એવું છે તો ક્રોધ કરો છો? તો આગળ નિર્જીવ વસ્તુઓ છે બધી, આ સજીવ તો કોઈ દેખાતી જ નહીં, જોઈ નથી કોઈ જગ્યાએ. આ તો મિકેનિકલ વસ્તુ છે. તમને કેમ ક્રોધ આવે છે? એ જીતી દેખાય છે તમારે ભરો? એની અંદર સમજ શક્તિ નથી હોતી. કૂતરામાં સમજ શક્તિ નથી હોતી. આમાં કોનામાં સમજ શક્તિ દીખી રહી? કોઈ માણસ સમજ શક્તિ તમે જોયેલી? એવો કોઈ માણસ તમે જોયો જેના સમજ શક્તિ હોય? સમજ શક્તિ હોય તો ક્રોધ માન માં આવ્યો હોય નઈ. ત્યાં છે સમજ શક્તિ આરામ છે નહી, પછી શા માટે ચીડાવશો? વગર કર્મ ચીડે આપડે ભીત જોડે ચીડીએ શું ફાયદો કાઢીએ? ભીત જોડે અથડીએ અને ભીત જોડે ચીડે શું ફાયદો કાઢીએ? બધી ભીતો છે આ બધી. તમને ક્રોધ આવે તમને ખબર નહીં પડતી, ખબર નથી કરતા છતાં એક થાય છે. એવું પેલા એમ નથી કરવું છતાં થાય છે. ના નહીં સમજાય તમે બધું? હું કહું છું પડી સમજ, પડી સમજ. પેલા નથી કરવું છતાં તમને અપમાન કરે છે, રાઈટ? તો બરાબર તમારો ક્રોધ ના કરવો છતાં થઈ જાય છે. આપડે હમણાં લેવા દેવા ને હમણાં લાજી ખુશી કરતો હોય તો વાત જુદી છે. રાજી ખુશી કરતો હોય તો એના આધીન નથી, પરાધીન પણ કરે. એટલે આ વિજ્ઞાન જો જાણવામાં આવે તો આ કદી ક્રોધ કરવા જેવું છે તે આજે કરતું. જેમ તમને ક્રોધ ગમતો નથી એવું પેલા નહીં ગમતું, એવું નહીં હોય બધું. એને ગમતું છે આવું બધું ઊંધું શરૂ કરવાનું. કોઈને દુખાપર ગમે ખરું, જે પોતે સુખ્યો હોય બીજા દુઃખ આપે ખરો. કેમ બરાબર તમે જાગો છો? ઊંઘમાં બોલો છો બધી? ના ના, હું જાગૃત અવસ્થામાં જ છું. હું જાગૃત અવસ્થામાં જ છું, પણ તો હું જે વિચારું છું એ જુદી રીતનું વિચારું છું. મને ક્રોધ એટલા માટે આવે છે નહીં કે મને ઘરની અંદર કેવી રીતે દરેક વસ્તુ જે થાય છે, અમારા જે ડેઈલી રૂટિન્સ છે, મારા ઓફિસની અંદર હોય, બીજી જગ્યા હોય, જ્યાં બધું જે અત્યારના સમાજમાં ખરાબ થઈ રહેલું છે એ નથી સમતું, ત્યારે ત્યાં ક્રોધ આવે છે. શું કહે છે ભાઈ? મારે જે ક્રોધ આવે છે તે એટલા માટે આવે છે કે જે અત્યારે સમાજમાં કે ઓફિસમાં બધે જે થઈ રહ્યું છે એની સામે કે છે કે મને એ સત્ય નથી લાગતું, એટલે ક્રોધ આવે છે. પછી કૌટુંબિક જીવન ની અંદર મને કોઈ એવો પ્રશ્ન નથી કે મને ક્રોધ આવે. હા, પણ કુટુંબિક નથી, પણ તમને ગમતો નથી ને પાછો ક્રોધ છે? અને નહીં હોવો જોઈએ એ તો હકીકત છે. ના હોવો જોઈએ નઈ, આટલું જાગ્રત છે, બીજું ઊંઘે છે. ના હોવો જોઈએ એટલી ખબર છે, એટલું જાગ્રત છે, બીજું બધું ઊંઘે છે. ઉગાડ્યું આંખે ઊંઘે છે આખું જગત, સાધુ સંન્યાસીઓ સંતો બધા ઉગાડ્યું આંખે ઊંઘે છે. ક્રોધ માન માયેલો જેને થાય એ બધા ઊંઘે ઊંઘતા જ કહેવાય. ક્રોધ કરવાથી છોકરા સુધરે છે, ભગવાન સુધરે છે કે બગડે? બગડે સુધરે? સુધરવાની શક્યતા તો ન જ હોવી જોઈએ, માટે જ આપણામાં ક્રોધ નહીં હોવો જોઈએ. કારણ કે આપણે ક્રોધ કરવાથી બી રિઝલ્ટ સારું નથી આજે ભાઈ. કે સુધરવાની શક્યતા હોતી નથી, આપણે ક્રોધ કરીએ તોય કે છે સુધરતો નથી કે રિઝલ્ટ સારું નથી, બગડે ઉડતો બગડે. અને માટે નહીં કરવો જોઈએ અને પ્રયત્ન કરવો જોઈએ, હકીકત છે. ક્રોધ ના કરવો જોઈએ એ હકીકત છે. એવું તો અનંત અવતાર કે આવું ના પ્રયત્ન કરતા કરતા જો આયા છે તો આ ના છો. આટલી આટલું સામાન થઈ ગયું છે ઘર મૂક્યા તો અનંત અવતારી કમાણીમાં આ જ દેખાય છે તે જ છે ને એ ઘેર મૂક્યા છે. કશું ઘરે નથી મૂકી રહ્યો, કશું મૂકી મૂકીને જ બધું જવાનું છે. આ શરીર આ મગજ ને આ અહંકાર ને આ આત્મા એ બધું આટલો જ સામાન અનંત અવતારથી આ સામાન હાથેલો છે. એ કમાણીમાં આટલો જ છે ને ખબર કે બીજી કમાણી છે કઈ? કઈ ના મળે. તારે આવું આવું ભાઈ કોઈ કરી છે કશું લાયા નહીં. અનંત અવતારથી ભટેક ભટેક કરે છે અને ક્રોધ માન માયેલો ગયા નહીં. અને દાદાઈ નાદારી દેખાય છે. નાદારી ના જવી જોઈએ પ્રયત્ન કરવાથી? જવી જોઈએ. નાદારી તો દેખાય છે ગાડી. આપણે ગધું કાપે 2000 કપાય તો એકદમ શાંત તૈયારી કરો કે પરિણામ બદલી જાય, અસર થાય. અસર થાય થાય અસર એ લોભ છે. લોભીઓ ના હોય તે કે માની હોય તો અપમાન થાય તો એનું પછી અપમાન કરીએ ને એટલે આ બધું ગાળું બેસે આપણે. અને જે અપમાનમાં જાગે આમાં લોભમાં જાગે એ જાગ્રત કહેવાય. આખી જગત ઉભારી વાંચે હું બસ બાવો બાવલી સાધુ સંન્યાસી સંતો હોઉં જાગ્રત ક્યારે કહેવાય? ક્યાં ઉઘાડી વાંખનું સપનું છે? શું છે આ? અત્યારે તમે બેંક નું કામ કરી રહ્યા છો, ઘેર કામ કરી રહ્યા છે, બધું ઉઘાડી આંખના સપનામાં કરી રહ્યા છે. બરોબર. જેમાં કરી રહ્યા છે ઉઘાડી આંખના સપનામાં. હા, પેલું બંધ વાઘનું સપનું હતું. આ ઉઘારી વાઘ ના સપનામાં તમે શું કહો? આ અમારા સસરા આયા, અમારા થાલા આયા, એવું તો બધું કહો ના કહો? સસરો થાલો હતું જ સપના બોલે લોકો. હું મરી ગયો અને તું જીવતો તું મરી ગયો શું બોલે છે? બોલે ના બોલે? બરાબર. ઊંઘમાં બોલે છે આ બધું? ઉઘારી વાઘ ના સપનામાં, ઉઘારી વાઘ નું સપનું મોમાંથી જાગે ત્યાર પછી સાચું જાગે. આ સપનામાં જાગે અને હું કોણ છું એવું નક્કી થાય ત્યારે. આ તો શું નામ છે? કિશોરભાઈ. કિશોરભાઈ કિશોરભાઈ ગયા હતા. શું નામ હતું? બટેક બટેક કરવાનું શીખવાનું શીખવતા કિશોરભાઈ. એક હતા સંધુભાઈ, નગીનભાઈ, અને કોઈ ઘરો બે પગ ના બધા ચાર પગ થાય તો બુસડું બુસડું નહીં લોફ થી પાછા ભરે. બે પગ ના ચાર પગ થાય અને પૂછડું હશે રોફ થી ભરે. અહીંયા આગળ આ બધું બેંકો અહીંયા આગળ તો બેંક એટલે સપનું છે એવું લાગે છે ને? ઘડ્યું એમનું એવું તમને લાગે છે? બરાબર. ના માને વાર એવી વાત છે લાગે. હે સપનું છે એવું લાગે છે ને? તો સપના તો જાગો આવે ત્યાં સુધી આ સપના બરાબર માર્યા કરશે. સપના ની અસર થાય છે બાળકના. એ તમે જાણો છો આ બંધ વાગ્યું સપનું આવે તે એક રાજા થઈ જાય પાછો સપનામાં તો એનું લોહી વધી ગયેલું હોય એ સપનું પૂરું થાય તારે. અને બંધકના સપનામાં જો એકદમ ગરીબ થઈ ગયો અને દુઃખી દુઃખી થઈ ગયો હોય તો લોહી ઘટી ઓછું થઈ જાય. એ રીતે ઉઘારી વાઘના સપનામાં અસર થાય છે. બરાબર છે દાદા, પણ એ જ્ઞાન માટે જ પ્રયત્ન તો કરવાનો છે ને, એટલા જ માટે સવાલ પૂછવો પડે છે. અને આપણે જો સમજીએ તો આપણને કઈક જ્ઞાન મળે અને એ સમજવાની કોશિશ કરવાની છે. આ વિજ્ઞાન તો બાહ્ય વિજ્ઞાન છે અને એનાથી વિશેષ વસ્તુ મૂળ બેઝિક વસ્તુ તો રહી જ ગઈ છે. બેઝિક ને તો તપાસી જ નહીં કરી કોઈ, પણ રૂટ કોઝ શું છે તેને કોઈ તપાસ જ નહીં કરી. એટલે આ મૂળ વિજ્ઞાન આપણું આંતરિક વિજ્ઞાન, આ બાહ્ય વિજ્ઞાન. આંતરિક વિજ્ઞાન કે જેનાથી સંપૂર્ણ સ્વતંત્ર થવાય. કેવું? સ્વતંત્ર થવાય. દુઃખ કોઈ પણ જાતનું દુઃખ ના હોય, સ્વતંત્ર થાય. નિરા અવલંબન ના જોઈએ. આ તો ઊંઘ વગર મરી જાય માણસ. ઊંઘ ની જોઈએ કરવું ખરી નહીં? ખરી ખરી. કેટલા માણસ ની ઊંઘ જોઈએ? રસ્તે એકલા જવું હોય ને અંધારી રાતે જવાનું હોય તો જોડે ઊંઘ જોઈએ. સંસાર માંડવો હોય તો ઊંઘ જોઈએ. જો આમ તો ઊંઘ એ પર ઊંઘ ની જેલ લીધું એટલે પરંતર રહેવું જ પડે ને એના તાબામાં. નહી તો ભગવાન ના તાબા માં રહેવું. ભગવાન ના તાબા માં રહેશો ને તારે? ચોક્કસ. એના તાબા માં રહેશો? શું ફી આલે? પગાર? કોઈ ફી નહી. કોઈ ફી નહી. પગાર આપે નહી તું ને? એને એને તો ભાવના ની જરૂર છે ને. એને કઈ ફી ની જરૂર હોય? એને તો ભાવના ની ફી આપવી પડે. એને ભાવના ની ફી આપવી પડે. હા પણ ભગવાન, તમે તો પેલા કહ્યા કે આ દુનિયા બનાવનાર છે. હવે શું હશે? ભગવાન તે બનાવનાર નથી નક્કી થયું તો શું હશે? હું ફોરેન સાયન્ટિસ્ટ ને કહું છું, ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ક્રિશ્ચિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. ગોડ ઇઝ ક્રિએટેડ કરેક્ટ બાય ઇન્ડિયન વ્યૂ પોઈન્ટ, નોટ બાય ફેક્ટ. તો એ લોકો ફેક્ટ પૂછે કે ના પૂછે? પૂછે. તો બાય ફેક્ટ ઓનલી સાયન્ટિફિક સર્કમસ્ટેન્શિયલ એવિડન્સ. શું છે? ભગવાન ભેગા કર્યા? કોને ભેગા કર્યા? ભગવાન ભેગા કર્યા હોય તો મજૂરી મજૂર જ કહેવાય ને, બધાને ભેગા કરી હલવા, છૂટા પાડવા, વડાડવા. આ સાયન્ટિફિક સરકમ છે, એવિડન્સ છે, તમને મને ભેગા કર્યા. કેવું સંતે બધા આવ્યા, મને પરકમણા કર્યા જ કરે નર્મદાજી ની. શું કહ્યું? હેલી વસ્તુ ને ભગવાન અને મળ્યા પછી બીજું કઈ જાળવા રહેતું નથી. એ મળ્યા એટલે પછી પ્રકરણ પરવી જ ના પડે ને. ધ વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. પઝલ થયેલું છે. કેવું થયેલું છે? હા, પઝલ લાગે તમને આ બધું પઝલ થયું કે નથી લાગતું? લાગે છે. તમને પઝલ ઉભો થાય છે ખરો? દાડા બે ચાર પાંચ પઝલ ઉભો થાય છે ખરો? કોઈ કે તમે આ કેમ મારું બગાડ્યું એમ કહો, શું થાય? પઝલ ઉભો થાય ના તો માનું છું. લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અ ટ્રેજેડી ઓફ એરર. શું કે છે? પણ એનો ઉપાય છે. ધી વર્લ્ડ ઇઝ ધી પઝલ ઇટ સેલ્ફ. ધેર આર ટુ વ્યુ પોઈન્ટ ટુ સોલ્વ ધીસ પઝલ. વન રિલેટિવ વ્યુ પોઈન્ટ, વન રિયલ વ્યુ પોઈન્ટ. પછી સોલ્વ પઝલ સોલ્વ કર્યા પછી પઝલ ઉભો થાય નહી. સમજાય તમને? તો બીજા બધા લોકો સ્વીકાર કરે ને. જો આ તો માણસ ના મનમાં એક સાયકોલોજી ઇફેક્ટ હોય છે ને, તે એમ જાણે કે હા મારો ઉકેલ બની ગયો. પેલું એડજસ્ટમેન્ટ કરી લે પોતે, પોતે એડજસ્ટ થઈ જાય. શું થાય? બોલ્યું. કારણ ગીતામાં ઉકેલ હોય જ નહીં. ગીતા તો મોક્ષ માર્ગ દેખાડે. શું દેખાડે? મોક્ષ માર્ગ. હા, એ તો વિતરાગ અને નિર્ભયતા બતાડે. શું બતાડે છે? નિડરતા. હા, નિર્ભયતા. ભાઈ કોઈ પ્રકાર વિતરાગ એ ગીતામાં છે. તો લોકો પોતાના પ્રશ્નોનું સમાધાન કરે કે ગીતા મળતું આવી રીતે. આ દુનિયા ચાલ્યા જ કરે છે આવી રીતે. ભટેક ભટેક અનંત થી ભટેક ભટેક ગયા. તાર કેટલા છોકરા હતા મૂકીને આયા? એવી દુનિયા બનાવનાર જ જાણે. એ દુનિયા બનાવનાર બનાવી જ નથી. બદલ જ છે, બદલ જ છે. કિશોરભાઈ આ તિલક માં દેખાય છે. એ આ તિલક આવી બરોબર. સિલક બહુ નાની થોડીક છે. આટલી અને ઘણી નાની. કારણ કે અનંત બ્રહ્માંડ ની અંદર, આટલા અનંત બ્રહ્માંડ ની અંદર આટલા બધા ખંડ ગ્રહો એની અંદર છે તે આવેલા અનેક દેશો, એની અંદર આવેલો જિલ્લો ને એમાં ભરૂચ ને ભરૂચ માં એક જગ્યાએ બેસીએ એટલે નાની છે. તો સત્ય હકીકત છે. નબળી જાય એટલે પછી સમજ થઈ ગયા. ઉભરી નબળી વીકનેસ માણસો વીકનેસ હોય છે. અનેક હોય વીકનેસ. અનેક હોય. અનેક હોય માણસ માં હોય જ છે. કારણ કે વીકનેસ જાય એટલે થઈ ગયો, પૂર્ણ પૂરું થઈ ગયો. અસ્તિત્વ નું ભાન છે પોતાને કે હું છું. વસ્તુત્વ નું ભાન નથી. શેનું ભાન નથી? વસ્તુત્વ નું. એટલે હું કોણ છું એ ભાન નથી. વસ્તુતા હું શું છું એ ભાન નથી. હું છું એ ભાન છે. હું કોણ છું એ ભાન નથી. હું કોણ છું એ ભાન થાય એટલે પૂર્ણતા, પૂર્ણત્વ થાય. શું થાય? પૂર્ણત્વ. હું કોણ છું એ ભાન કર્યું નથી બતાવતી. તમને હમણાં જણાવ્યું ને કે આપણે કઈ જ નથી, કારણ કે અમે ક્વોલિટીઝ મેળવી નથી, હું કઈ જ નથી. એવું કેમ કેવાય કઈ જ નથી? અસ્તિત્વ છે, અસ્તિત્વ છે, કઈ જ છું, છો કઈક તો છો તમે, પણ શું છો એ જાણતા નથી. કઈક છો પણ શું છો એ જાણતા નથી. કઈક તો સ્વીકાર કરે ને બધા લોકો, એકાગ્રતા રહેતી નહી રહેતી, રહે છે સાધારણ, સાધારણ રહે છે, સાધારણ રહે છે. અને રૂપિયા કરતી વખતે એટલે રુચિ જેના પર, જેના પરથી ખબર પડે કે અમુક ઉપર રુચિ નથી માટે ત્યાં નથી જતો. અમને સંસારી યાદ નથી રહેતો, શું કારણ? અમને રુચિ નહીં એની પર, એ રીતે તાળો મળે, બિલકુલ યાદ નથી. આ શું વાત છે તે ખબર નહીં. બોલો, અમારા બેગમાં શું કપડું છે તે એમને ખબર નહીં, કારણ કે રુચિ નથી એમને. અને તમને ભગવાન માં રુચિ નથી. સિનેમામાં એકાગ્ર થાય ને થાય, કારણ રુચિ છે. થાય કે થાય, થાય રુચિ છે. એટલે જ્યાં રુચિ નથી ત્યાં માટે રુચિ ઉત્પન્ન કરવાની જરૂર છે. એની કિંમત સમજાય ત્યાં રુચિ ઉત્પન્ન થાય. બાબાના હાથમાં આમ સોના લગડી આપી હોય, રમતો હોય, રમતો રમતો બહાર ગયો એટલે પેલી લગડી આપણને આપે નહીં, આપણે ખૂટાઈએ તો રડે, એટલે પછી એને આપી દઈએ. પણ પછી બહાર ગયા પછી કોઈ મળ્યો તે પેલી ગોળીઓ આવે છે ને, ગોળીઓ શું કે છે, કારણ સોના પર રુચિ નથી બિચારા. અને મોટી ઉંમર થાય ત્યાં પછી કોના ઉપર રુચિ, પેલા ઉપર છોકરા પર રુચિ અને ભગવાન પર નહી. એ તો ભગવાન એટલે શું, લોકો બાજુ બેઠા છે ત્યાં ટ્રેન માં ફ્રી માં કરે છે ને, એવું માની બેઠા છે કે સંકટ સમયે ભગવાન તો સંકટ સમય હોય ત્યારે બુંબાડે નહીં, તો બધી સંકટ સમય નહીં કરે. એટલે સી રીતે રુચિ ઉત્પન્ન થાય? આ તો બધું વર્લ્ડ પઝલ છે, ઇટસેલ્ફ પઝલ છે, ગોડ હેઝ મોર પઝલ, ભગવાન પરમાનંદી છે. મોક્ષ માં તો જવાની કઈ જરૂર નથી, પણ સુખ ની જરૂર ખરી કે નહીં? ખરી. જીવ માત્ર સુખ હોય છે, સુખ. તમે કાર્ય કરતા ખરાબ કરતા અટકી જાઓ. દાખલા તરીકે હું તમને એમ કહું કે આજથી 25 વર્ષ પહેલા હું મદ્રાસ ગયો હતો. મદ્રાસ ગયો હતો તો મારા મિત્રએ ઘણા વર્ષે મળેલા એટલે એમ કે ભાઈ ચાલો આપણે હોટલ ની અંદર એક પાર્ટી રાખીશું તારા માટે, અને એમ કે તમને એમ કે આપણે સરસ એમ કે પણ તારે નોન વેજ ખાવું પડશે. આપણે તે વખતે એક મિનિટ માટે એવું થયું કે ચાલો કઈ નહીં આપણે શરૂઆત કરીશું જીવનની અંદર ખાઈશું. પણ તે વખતે હું ગયો હતો થિયોસોફિકલ સોસાયટીના કન્વેન્શનની અંદર, ત્યાં આગળ જે કૃષ્ણમૂર્તિ આવેલા હતા, સંત પુરુષ છે એક, ત્યારે મારા બ્રધરે કીધું કે પલ્લા તું એને મળીને જવાનો કે નહીં, નમસ્કાર કરીને કે કશું પણ. હું સારું જઈશ. તારે જે એના ટોપિક્સ હતા બોલવાના, એમનો કોઈ યોગ્ય કઈ નક્કી ટોપિક્સ નથી હોતો બોલવાનો, તો કદાચ હું એમને પગે લખતો હતો અને એમને પહેલું જ વાક્ય બોલ્યો, પહેલું જ વાક્ય બોલ્યા એમને શરૂઆતનું કે થિંગ્સ વિચ વી કેનોટ ક્રિએટ વી કેનોટ ઇટ. જેવો હું પગે લાગતો હતો ને એમને આ વાક્યો બોલ્યા, એટલે તે દિવસ હું નોન વેજ મારી જિંદગીમાં પહેલી વાર ખાવાનો હતો, એ આ વાક્યને લીધે બંધ થઈ ગયું. કોઈક સંત પુરુષની કોઈક સારી ગાઈડન્સ હોય તો આપણે ખરાબ કાર્ય કરતા અટકી જાય. એ તમારું પુણ્ય જાગે ત્યારે સંત પુરુષ ભેગા થાય અને તે આ હેલ્પિંગ વાક્ય નીકળી જાય. અને ત્યાર પછી મેં કોઈ દિવસ ખાધું નથી, એટલે મેં એ પહેલો જ પ્રશ્ન કે જે તમે બનાવી શકતા નથી તેને મારી શકો નહીં. શું કહ્યું? આ મકાન ને બનાવી શકે ને મારી મારવા તૈયાર. મકાન મારી નાખે લોકો ના મારે નઈ મારે. એક મકાન બન્યા અહીનો આખા દુનિયાનો સાયન્ટિસ્ટ એક મકાન બન્યા બહુ મોટી વાત. જે તમે બનાવી શકો નહીં તે તમે મારી શકો નહીં. જે તમે બનાવો એ બધું તમે નાશ કરવાનો અધિકાર છે. નેચરલ મેક છે એટલે સારું વાક્ય કહ્યું તમને. સારું વાક્ય કે આવું ન કહેવાય. પછી બીજું શું કહ્યું? પછી તો એમનું તું હઈશ અને હું જઈશ. આની આજ ગયો હું વિજ્ઞાનીઓને પણ છે. હું તમને એક દાખલો આપું. પઝલ મતભેદ થયો એ બધું પઝલ. મતભેદ વગરના માણસ હોય ખરો સાયન્ટિસ્ટો હોય? મતભેદ હોય. મતભેદ મારે આ દુનિયામાં કોઈ જોડે મતભેદ નહીં એટલે મને પઝલ નહીં. કોઈ માણસ જોડે મારે મતભેદ નહીં એટલે મને પઝલ નહીં. મતભેદ એ જ પઝલ. તમારે તો બે ચાર જ મતભેદ રહ્યા છે ને, વધારે રહ્યા નથી ને? કેટલા બે ચાર રહ્યા છે? મતભેદ કેટલા રહ્યા તે તો શું ખબર પડે? તો મતભેદ ક્યારે ઘણી વખતે આવે ન આવે જાય ચાલ્યા કરે. બહુ નહી બને ત્યાં સુધી મતભેદ ને દૂર કરવો સારો. માટે ચર્ચા શરૂ કરી કે સામાન્ય દરેક જણ જોડે આ પ્રશ્નો હોય છે કે સમાધાન ની વૃત્તિ પર માણસ આવતો નથી એટલે બધા પ્રશ્નો ઉભા થયા કરે છે. અને એટલા માટે મેં આ ચર્ચાનો વિષય કર્યો, જાણે કે મારી અંદર આ ક્રોધ છે એ રીતે મેં મૂક્યો તમારી પાસે, પણ બધાને જ લાગુ પડે છે. માટે આપણી ઉપર લઈ લેવાનું ને, માટે આપણી પર લઈને વાત કરવાની. તમારો ખરાબ છે એટલે બધી વેચ્યા છે એવું બોલાય? આપણે ના બોલાય, જાતિ ના બોલાય. આપણી જોડે કઈક બધા ખરાબ હોય છે એવું બી નથી, કેટલાક સારી વ્યક્તિઓ પણ હોય છે. ના એટલે આ જમાનામાં તમે કહો છો બધા છે, બધા બોલાય નહીં. તમને કઈ મતભેદ રહ્યા છે? તમને કઈ અમે પૂછજો ને જોડે કઉ છું કે ભાઈ તારે જે બકરી ખાવી હોય મરઘું ખાવું હોય પણ તું તારે જાતે મારીને ખા. બીજું બી એક વસ્તુ જાતે મારી તો તને ખાવાનો અધિકાર છે. હા એ તો મને ના જ આવડતું નથી. બર્નાર્ડ રસેલે પણ કીધું હું દયાળુ છું, તમે દયા ઉપજે છે ખાવું સાર. એ તો મરઘું કાપતી ઘરે ઘસી ઘસી ને કાપે દયા દયા ના આવે એને ખાવાનો અધિકાર. હલાલ કરે શું કર્યું? હલાલ ધીમે ધીમે ધીમે એટલે મરઘું મુ પાયા કરે ઘસ્યા જ કરે. સમજ બોલ્યું ને? ઝટકે કાપી ને કહેતો હરામ કર્યું કેવાય. હરામ લોકો કઉ છું તમને જો પહેલાથી મરાય તો ખા. અને આપણું પેટ બી કબ્રસ્તાન નથી ને, બર્નાર્ડ રસેલ કે બર્નાર્ડ રસેલે કીધું હતું એમ કે આપણું પેટ બી કબ્રસ્તાન નથી. તારાથી મારવાની શક્તિ નહીં, આ લોકો ગભરામણ થઈ જાય આમ જરા જોઈ દેખે તો આમ આ પ્રજા જોઈ છે કે નહીં? કાપને જોઈએ, બરકી કાપ જોઈએ, બકરી કાપ જોઈએ, પછી ખા મુસલમાન સારી રીતે કાપે આમ ઘસી ઘસી ને કાપે તો તારે એ હલાલ કે છે, હલાલ હલાલ એટલે ઘસી ઘસી ને કવારું, અને હરામ એટલે કપ એક જાત કે કપને ક્ષત્રિયો હરામ કરે અને પેલો મુસલમાન ગતિ મરઘી હલાલ કરી કે છે, હરામ કરી હલાલ કરી કે છે નહીં સાંભળે.